શ્રીમદ્ ભાગવત ત્રીજો સ્કંધ 19મો અધ્યાય હિરણ્યાક્ષનો વધ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, બ્રહ્માજીના નિષ્કપટ અમૃતમય વચનો સાંભળીને ભગવાને તેમના ભોળપણ પર સ્મિત કરીને પોતાના પ્રેમપૂર્ણ નેત્ર કટાક્ષથી તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી લીધો. પછી તેમણે ઝપટીને પોતાની સામે નિર્ભયપણે વિચરતા શત્રુની હડપચી પર ગદા પ્રહાર કર્યો, પણ હિરણાક્ષની ગદા સાથે ટકરાઈને તે ગદા ભગવાનના હાથમાંથી છટકી ગઈ અને ચક્કર કાપતી જમીન પર પડીને શોભવા લાગી. આ ઘણી અજબ જેવી ઘટના બની. તે સમયે શત્રુ પર પ્રહાર કરવાનો સારો મોકો મળવા છતાં પણ હિરણાક્ષે તેમને શસ્ત્રહીન જોઈને યુદ્ધ ધર્મનું પાલન કરતો રહીને તેમના પર આક્રમણ કર્યું નહીં. તેણે ભગવાનનો ક્રોધ વધારવા માટે જ આમ કર્યું હતું. ગદા પડી ગયા પછી અને લોકોના હાહાકાર બંધ થઈ ગયા પછી પ્રભુએ તેની ધર્મ બુદ્ધિની પ્રશંસા કરી અને પોતાના સુદર્શન ચક્રનું સ્મરણ કર્યું. ચક્ર તરત જ ઉપસ્થિત થઈને ભગવાનના હાથમાં ફરવા લાગ્યું, પરંતુ તેઓ પોતાના મુખ્ય પાર્ષદ એવા દૈત્યાધમ હિરણાક્ષની સાથે વિશેષ રૂપે ક્રીડા કરવા લાગ્યા ત્યારે તેમના પ્રભાવને નહીં જાણનારા દેવતાઓના વિલક્ષણ વચનો સંભળાવા લાગ્યા. પ્રભુ, આપનો જય થાવો અને વધુ ન રમાડો, તરત જ મારી નાખો. જ્યારે હિરણાક્ષે જોયું કે કમલદલ નયન શ્રીહરિ તેની સામે ચક્ર લઈને ઊભા છે, ત્યારે તેની બધી ઇન્દ્રિયો ક્રોધથી છળી ઉઠી અને તે લાંબા શ્વાસ ભરતો પોતાની દાંતોથી હોઠ ચાવવા લાગ્યો. તે સમયે તે તીક્ષ્ણ દાઢોવાળો દૈત્ય પોતાની આંખોથી તેમના તરફ એવી રીતે ઘૂરવા લાગ્યો કે જાણે તે ભગવાનને હમણાં જ ભસ્મ કરી દેશે. તેણે ઉછળીને, હવે તું નહીં બચી શકે, લે એવો લલકાર કરીને શ્રીહરિ પર ગદાથી પ્રહાર કર્યો. હે સાધુ સ્વભાવના વિદુરજી, યજ્ઞમૂર્તિ શ્રી વરાહ ભગવાને શત્રુના જોતા લીલાપૂર્વક જ પોતાના ડાબા પગથી વાયુના જેવા વેગવાળી તેની તે ગદા પૃથ્વી પર પાડી નાખી અને તેને કહ્યું, અરે દૈત્ય, તું મને જીતવા માગે છે તો પોતાનું શસ્ત્ર ઉપાડી લે અને એકવાર ફરીથી વાર કર. ભગવાનના આ પ્રમાણે કહેવાથી તેણે ફરીથી ગદા ચલાવી અને મહાભીષણ ગર્જના કરવા લાગ્યો. ગદાને પોતાની તરફ આવતી જોઈને ભગવાને પોતે જ્યાં ઊભા હતા ત્યાંથી જ તેને આવતા વેત અનાયાસ એવી રીતે પકડી લીધો કે જેમ ગરુડ સાપણને પકડી લે છે. પોતાના પ્રયત્નને આ રીતે વ્યર્થ ગયેલો જોઈને તે મહાદૈત્યનો ઘમંડ ઠંડો પડી ગયો અને તેનું તેજ નષ્ટ થઈ ગયું. આ વખતે ભગવાનના આપવા છતાં પણ તેણે ગદા લેવાની ઈચ્છા ન કરી, પરંતુ કોઈ જે રીતે બ્રાહ્મણ પર નિષ્ફળ અવિચાર, મારણ વગેરે પ્રયોગ કરે, મૂઠ વગેરે ચલાવે, તે જ રીતે તેણે શ્રી યજ્ઞ પુરુષ પર પ્રહાર કરવા માટે પ્રજ્વલિત અગ્નિ જેવા લપકારા મારતું એક ત્રિશુળ લીધું. અત્યંત વેગપૂર્વક છોડાયેલું મહાબલી હિરણાક્ષનું તે તેજસ્વી ત્રિશુળ આકાશમાં ખૂબ ઝડપથી ચમકવા લાગ્યું ત્યારે ભગવાને તેને પોતાની તીક્ષ્ણ ધારવાળા ચક્રથી એવી રીતે કાપી નાખ્યું કે જેમ ગરુડજીએ છોડેલી તેજસ્વી પાંખને ઇન્દ્ર કાપી નાખી હતી. એકવાર ગરુડજી પોતાની માતા વિનિતાને સર્પોની માતા કદરુના દાસીપણામાંથી મુક્ત કરવા માટે દેવતાઓની પાસેથી અમૃત છીનવી લાવ્યા હતા ત્યારે ઇન્દ્રે તેના પર વજ્ર છોડ્યું. ઇન્દ્રનું વજ્ર ક્યારેય વ્યર્થ જતું નથી, તેથી તેનું માન રાખવા માટે ગરુડજીએ પોતાની એક પાંખ ફાડી નાખી, તેને તે વજ્રે કાપી નાખી. ભગવાનના ચક્રથી પોતાના ત્રિશૂળના ઘણા બધા ટુકડા થયેલા જોઈને તેને ઘણો ક્રોધ થયો. તેણે પાછા આવીને તેમના વિશાળ વૃક્ષસ્થળ પર, કે જેના પર શ્રીવત્સનું ચિહ્ન સુશોભિત છે, તેના પર બળપૂર્વક મુક્કો માર્યો અને પછી ખૂબ જોરથી ગર્જીને તે અંતર્ધાન થઈ ગયો. હે વિદુરજી, જે હાથી પર પુષ્પમાળાના પ્રહારની કોઈ અસર થતી નથી, તેવી જ રીતે તેના આ રીતે મુક્કો મારવાથી ભગવાન આદિવરા સહેજ પણ વિચલિત થયા નહીં. ત્યારે તે મહામાયાવી દૈત્ય માયાપતિ શ્રી હરિ પર અનેક પ્રકારની માયાઓનો પ્રયોગ કરવા લાગ્યો, જેમને જોઈને સગળી પ્રજા ઘણી ડરી ગઈ અને એમ સમજવા લાગી કે હવે સંસારનો પ્રલય થનાર છે. ભારે પ્રચંડ આંધી ફૂંકાવા લાગી, જેને કારણે ધૂળથી બધી બાજુ અંધકાર છવાઈ ગયો. બધી બાજુએથી પથ્થરોનો વરસાદ વરસવા લાગ્યો, કે જે પથ્થરો એવા લાગતા હતા કે જાણે કોઈ ક્ષેત્ર ક્ષેપણ યંત્ર ગલોલમાંથી ફેંકવામાં આવી રહ્યા. વીજળીના ચમકારા અને ગડગડાટ સાથે વાદળો ઘેરાઈ જવાથી આકાશમાં સૂર્ય ચંદ્ર વગેરે ગ્રહો છુપાઈ ગયા, તથા તે વાદળોમાંથી પરુ વાળ લોહી વિષ્ટા મૂત્ર અને હાડકાઓનો વરસાદ થવા લાગ્યો. હે વિદુરજી, એવા એવા પહાડ દેખાવા લાગ્યા કે જેઓ જાત જાતના અસ્ત્ર શસ્ત્રોથી શસ્ત્રો વરસાવી રહ્યા હતા. હાથમાં ત્રિશુળ લીધેલી વાળ ખોલેલી નગ્ન રાક્ષસીઓ દેખાવા લાગી. ઘણા બધા પાયદળ, ઘોડેસવાર, રથીઓ અને હાથીઓ પર આરૂઢ સૈનિકોની સાથે આતતાઈ યક્ષ રાક્ષસોનો મારો મારો કાપો કાપો એવો અત્યંત ક્રૂર અને હિંસામય કોલાહલ સંભળાવા લાગ્યો. આ પ્રમાણે પ્રગટ થયેલી તે આસુરી માયાજાળનો નાશ કરવા માટે યજ્ઞમૂર્તિ ભગવાન વરાહે પોતાનું પ્રિય સુદર્શન ચક્ર છોડ્યું. તે સમયે પોતાના પતિના કથનનું સ્મરણ થઈ આવતા દીતીનું હૃદય અચાનક કંપી ઉઠ્યું અને તેના થાનોમાંથી લોહી વહેવા લાગ્યું. પોતાની માયાજાળ નષ્ટ થઈ જવાથી તે દૈત્ય ફરી ભગવાન પાસે આવ્યો. તેણે તેમને ક્રોધથી દબાવીને પીસી નાખવાની ઈચ્છાથી ભુજાઓમાં ભરી લીધા, પરંતુ તેણે જોયું કે તેઓ તો બહાર જ ઊભા છે. હવે તે વજ્ર જેવો કઠોર મુક્કાઓથી ભગવાનને મારવા લાગ્યો. ત્યારે જેમ ઇન્દ્રે વૃતાસુર પર પ્રહાર કર્યો હતો તે રીતે ભગવાને તેના લમણા પર એક તમાચો માર્યો. વિશ્વ વિજયી ભગવાને જો કે ભારે ઉપેક્ષાપૂર્વક તમાચો માર્યો હતો, તો પણ તેના પ્રહારથી હિરણાક્ષનું શરીર ચકરાવા લાગ્યું. તેની આંખો બહાર નીકળી આવી તથા હાથ પગ અને વાળ વેરણ છરણ થઈ ગયા અને તે નિષ્પ્રાણ થઈને વંટોળિયાથી ઉખડી પડેલા વૃક્ષની જેમ પૃથ્વી પર પટકાયો. હિરણાક્ષનું તેજ હજુ પણ ઝાખું થયું ન હતું. તે વિકરાળ દાઢોવાળા દૈત્યને દાંતોથી હોઠ પીસતો પૃથ્વી પર પડેલો જોઈને ત્યાં યુદ્ધ જોવા આવેલા બ્રહ્મા વગેરે દેવતાઓ તેની પ્રશંસા કરવા લાગ્યા, કે હો આવું અલભ્ય મૃત્યુ કોને મળી શકે. પોતાના મિથ્યા ઉપાધિથી છૂટવા માટે યોગીજનો સમાધિ યોગ વડે એકાંતમાં જેમનું ધ્યાન કરે છે, તેમના ચરણોના પ્રહારથી તેમનું મુખ જોતા જોતા દૈત્યરાજે પોતાનું શરીર છોડ્યું. આ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ ભગવાનના જ પાર્ષદો છે. તેમને શ્રાપ વસાત આ અધોગતિ પ્રાપ્ત થયેલી છે. હવે કેટલાક જન્મો પછી તેઓ ફરી પોતાના સ્થાને પહોંચી જશે. દેવતાઓ કહેવા લાગ્યા, હે પ્રભુ, આપને વારંવાર નમસ્કાર છે. આપ સમસ્ત યજ્ઞોના વિસ્તાર કરનારા છો તથા સંસારની સ્થિતિ હયાતી માટે શુદ્ધ સત્વમય મંગળ વિગ્રહ પ્રગટ કરો છો. ઘણા આનંદની વાત છે કે સંસારને કષ્ટ આપનારો આ દુષ્ટ દૈત્ય માર્યો ગયો. હવે આપના ચરણોની ભક્તિના પ્રભાવથી અમને પણ સુખ શાંતિ મળી ગઈ. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, આ પ્રમાણે મહાપરાક્રમી હિરણાક્ષનો વધ કરીને ભગવાન આદિવરાહ પોતાના અખંડ આનંદમય ધામમાં પધારી ગયા. તે સમયે બ્રહ્મા વગેરે દેવતાઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા. મિત્ર વિદુરજી, ભગવાન અવતાર લઈને જેવી લીલાઓ કરે છે અને જેવી રીતે તેમણે ભયંકર યુદ્ધમાં મહાપરાક્રમી હિરણાક્ષનો રમકડાની જેમ વધ કરી નાખ્યો, તે બધું ચરિત્ર મેં ગુરુમુખેથી જેવું સાંભળ્યું હતું તે તમને કહી સંભળાવ્યું. શુતજી કહે છે, હે સોનકજી, મૈત્રજીના મુખેથી ભગવાનની આ કથા સાંભળીને પરમ ભાગવત વિદુરજીને ઘણો આનંદ થયો. પવિત્ર કીર્તિમાન અને પરમ યશસ્વી એવા અન્ય મહાપુરુષોના ચરિત્ર સાંભળવાથી પણ જો ઘણો આનંદ થતો હોય છે તો પછી શ્રીવત્સધારી ભગવાનની લલિત મધુર લીલાઓની તો વાત જ શી કરવી. જે સમયે મગરમચ્છના પકડવાથી ગજરાજ પ્રભુના ચરણોનું ધ્યાન ધરવા લાગ્યો અને તેની હાથણીઓ દુઃખથી ગાંગરવા લાગી, તે સમયે તેમને દુઃખમાંથી જેમણે તત્કાળ છોડાવ્યા અને જેઓ બધી બાજુએથી નિરાશ થઈને પોતાના શરણે આવેલા સરળ હૃદય ભક્તો પર સહેજે પ્રસન્ન થઈ જાય છે, પણ જેઓ દુર્જનો માટે અત્યંત દુરારાધ્ય છે તેમના પર જલ્દી પ્રસન્ન થતા નથી, તે શ્રી પ્રભુના ઉપકારોને જાણનારો એવો મનુષ્ય કયો હોય કે તેમનું સેવન ના કરે. હે શૌનકાદિ ઋષિજનો, પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહનું રૂપ ધારણ કરનારા શ્રીહરિની હિરણાક્ષવધ નામની આ પરમ અદ્ભુત લીલાને જે મનુષ્ય સાંભળે છે, ગાય છે અને સમર્થે છે, તે બ્રહ્મહત્યા જેવા ઘોર પાપમાંથી પણ સહેજ છુટકારો મેળવી લે છે. આ ચરિત્ર અત્યંત પુણ્ય આપનારું, પરમ પવિત્ર, ધન યશની પ્રાપ્તિ કરાવનારું, આયુષ્ય વધારનારું અને કામનાઓને પૂરું કરનારું તથા યુદ્ધ વેળાએ પ્રાણ અને ઇન્દ્રિયોની શક્તિને વધારનારું છે. જે લોકો આ ચરિત્રને સાંભળે છે તેમને અંતમાં શ્રી ભગવાનનો આશ્રય પ્રાપ્ત થાય છે. ત્રીજા સ્કંધ અંતર્ગત હિરણાક્ષવધ નામનો 19મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.